દેખન મેં તો કોમળ સે કોમળ સ્વામી નારાયણ સ્વ

સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણી સભા ચાલુ કરતા પહેલા આપણે મંગલ જયનાથ સાથે નૂતન વર્ષની સ્નેહ મિલનની સભાની શુભ શરૂઆત કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, અક્ષરધામમાં બિરાજી એવી જ રીતે ગુરુદેવની સાથે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં બિરાજિત પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ દાસી સ્વામી વગેરે સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ ધામસ્થ સંતો, તેમજ આપણી આજની નૂતન વર્ષની સભામાં આપણને રૂડા આશીર્વચન અને દર્શન આપવા માટે પધારેલા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ, ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વડીલ સંતો, પાર્ષદો તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સાથે જોડાયેલા અને આજે યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન નૂતન વર્ષના સ્નેહ મિલનનો લાભ લઈ રહેલા સર્વે વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સૌ જાણીએ છીએ અત્યારે દિવાળી અને નૂતન વર્ષના દિવસો ચાલી રહ્યા છે. દિવાળીના દિવસો એટલે નવા ઉત્સાહ અને ઉમંગની સાથે જીવનમાં દિવસો છે. આપણા ભારતીય સંસ્કૃતિની મૂળ શાસ્ત્રોક્ત કથા પ્રમાણે ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો વધ કરી સીતાજીને લઈ અને અયોધ્યામાં પરત પધાર્યા, એ નિમિત્તે દિવાળીની ઉજવણી થઈ અને એના બીજા દિવસથી નવા વર્ષની કહેતા જીવનના એક નવા અધ્યાયની શરૂઆત થઈ, એ માની અને નવું વર્ષ ઉજવવાની શુભ શરૂઆત થઈ. ત્યારે ખરેખરા પ્રસંગને જોઈએ તો બહુ સિમ્પલ સાર આ પ્રસંગમાંથી આપણને મળે કે પ્રભુ પધાર્યા એટલે દિવાળી, અને પ્રભુનું આગમન થયું એટલે નવું વર્ષ. ત્યારે બહુ સિમ્પલ મેસેજ છે. ત્યારે આપણા જીવનની અંદર પણ જો ભગવાન પધારે તો દિવાળી, અને ભગવાનનું આગમન થયા પછી આપણું જીવન ચેન્જ થાય એટલે આપણા માટે નવું વર્ષ. ત્યારે વાલા ભક્તજનો, આ દિવાળીના દિવસોમાં આપણે વડીલો પાસેથી આશીર્વાદ લઈએ છીએ, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, સંતોને ફોન કરી અને જય સ્વામિનારાયણ કહીએ છીએ, આપણા મિત્રોને હળીએ મળીએ છીએ. પણ આ દિવાળીનો તહેવાર છે એ આપણને બહુ સુંદર મજાના જીવનના ઉપદેશો આપે છે. જે એક્ટિવિટી આપણે દિવાળીના દિવસોમાં કરીએ છીએ એ જ એક્ટિવિટીમાંથી આપણને ઉપદેશ મળે છે. સૌ પ્રથમ આપણે દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ. વાઘ બારસથી ઘણા જગ્યાએ 11 થી ચાલુ થઈ જાય, છેક લાભ પાંચમ સુધી ઘરના આંગણામાં વિવિધ રંગોથી રંગોળી પૂરાય. ત્યારે જેમ રંગોળી વિવિધ રંગોથી પૂરાય છે એમ આપણું જીવન પણ સ્નેહ અને ભક્તિના રંગોથી રંગાય એ રંગોળી આપણને ઉપદેશ આપે છે. બીજું કે આપણે દિવાળીમાં નવા નવા કપડાઓની ખરીદી કરીને પહેરીએ છીએ, તો એ નવા વસ્ત્રો આપણને એ ઉપદેશ આપે છે કે જેમ બહારથી નવા વસ્ત્ર ધારણ કરી અને એકદમ સુંદર દેખાવ છો, એમ તમારા અંદર પણ સદગુણો રૂપી નવા વસ્ત્ર ધારણ કરી અને અંદરથી જીવનને સુમધુર બનાવવાનો પ્રયાસ કરીએ. દિવાળીના દિવસોમાં જેમ ફટાકડા ફોડીએ છીએ તો ફટાકડા પણ આપણને ઉપદેશ આપે છે. આપણને એમ થાય કે ભૂમ ભમાભમ ફૂટતા ફટાકડા આપણને શું ઉપદેશ આપે, પણ એ ફટાકડા પણ આપણને એવો ઉપદેશ આપે છે કે જેવી રીતે ફટાકડા ફૂટી જાય છે અને પૂરા થઈ જાય છે પણ આનંદ આપતા જાય છે, એમ આપણા જીવનમાં આવતા દુઃખો, અત્યાર સુધીની આપણી લાઈફમાં જે કાંઈ જાણતા અજાણતા નાની મોટી ભૂલો થઈ ગઈ હોય કે આપણાથી કાંઈ પ્રોબ્લેમ સર્જાઈ ગયા હોય, એ બધા જ પ્રોબ્લેમ, ભૂલો, હતાશા, નિરાશા એ બધાના ફટાકડા ફોડી નાખવાના અને નવું વર્ષ નવેસરથી ચાલુ કરવાનું, એવું ફટાકડા આપણને શીખવાડે છે. સાથે નવા વર્ષે આપણે દીવડાઓ પ્રગટાવીએ છીએ, ત્યારે દીપ તો હંમેશા આપણને પ્રેરિત કરતો રહ્યો છે. આપણા ઉપનિષદો પણ કહે, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. ત્યારે જીવનની અંદર અજ્ઞાનાત્મક વિચારોને દૂર કરી સારા વિચારો, વાંચન અને ભજન ભક્તિના દીવડાઓ પ્રગટે તો આપણું જીવન પણ પ્રકાશિત બને, એ દીવડાઓ આપણને ઉપદેશ આપે છે. અને સાથે આપણે દીવાળી એકબીજાને તો એ પણ આપણને ઉપદેશ આપે છે કે જેમ એકબીજાને મોઢું મીઠું કરાવીએ છીએ એવી રીતે અંદરથી જે આપણી નાભીમાંથી વાણી નીકળે છે ને, એ વાણીને પણ આપણે મીઠી બનાવીએ એવો ઉપદેશ આપણને મીઠાઈ આપે છે. ત્યારે પૂજ્ય ગુરુ મહારાજ બહુ સુંદર મજાની વાત કરે કે જેને જીવનમાં સુખી થવું હોય એમણે પોતાના મગજને આઈસ ફેક્ટરી બનાવવી અને પોતાની જીભને સુગર ફેક્ટરી બનાવવી. બસ આટલું થઈ જાય ને તો માણસના જીવનમાં કોઈ દુઃખ ના આવે અને પોતે અનેકના દુઃખોને દૂર કરી શકે એટલો સમર્થ બની જાય. અને અંતે દિવાળીમાં હેતથી એકબીજાને ગળે મળીએ છીએ, ભેટીએ છીએ, એ પણ આપણને સદુપદેશ આપે છે કે જેવી રીતે આપણે ભેટીએ છીએ એવી રીતે બધા જ પ્રકારના રાગ દ્વેષ છોડી અને હળી મળીને કાયમ માટે જીવતા રહીએ. ત્યારે પૂજ્ય ગુરુ મહારાજ એનું પણ બહુ સુંદર મજાનું સૂત્ર આપે કે જીવનમાં બે વસ્તુ કરવી, એકબીજાને ગમતા શીખવું અને એકબીજાનું ખમતા શીખવું. એકબીજાને ગમતા શીખવું અને એકબીજાનું ખમતા શીખવું તો જીવનમાં આપણા માટે કાયમ માટે દિવાળી રહે. અને એટલા જ માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું કે હારે મારે દાડી દાડી તે દિવાળી, કારણ કે એના જીવનમાં રોજ પ્રભુ પધાર્યા અને પ્રભુના આગમનથી જીવન ચેન્જ થયું. ત્યારે વાલા સંતો અને સર્વે ઓનલાઈન નિહાળી રહેલા વાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાન પણ દિવાળી અને અન્નકૂટના ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવતા, સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત કારિયાણીનું છઠ્ઠું અને સાતમું વચનામૃત એમની સાક્ષી પૂરે છે કે નંદ સંતોએ દીપમાળા સુંદર પૂરી વચ્ચે મંચ બનાવી ઉપર મહારાજને પધરાવ્યા, નૂતન વસ્ત્ર ધારણ કરાવ્યા, નવા ઘરેણા ધારણ કરાવ્યા, મહારાજની આરતી કરી, મહારાજની પૂજા કરી અને બીજે દિવસે નવીન નવીન વાનગીઓ બનાવી અન્નકૂટમાં ધરાવી અને મહારાજને રાજી કર્યા. ત્યારે રઘુવીરજી મહારાજના ઘરે પણ શ્રીજી મહારાજ દિવાળીના દિવસે પોતાના વાલા સગા જાણી અને સ્પેશિયલ મહારાજ જમવા માટે જતા હો, ત્યારે આવા તો અનેક પ્રસંગો સ્વામિનારાયણ ભગવાનના છે. ત્યારે વાલા ભક્તજનો, આજે આપણે પણ એવા જ કંઈક નૂતન વર્ષના માધ્યમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંતો સાથે સ્નેહ મિલનની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ. વાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન કે જેના સંતોના આજે આપણે આશીર્વાદ લેવાના છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ દ્વારા સંસ્થાપિત આ રાજકોટ ગુરુકુલ સંસ્થાનમાં અત્યારે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજની છત્રછાયામાં 245 જેટલા ત્યાગી સંતો પાર્ષદો દ્વારા સદવિદ્યા, વિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું મહાકાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રે સમગ્ર દુનિયાની અંદર ક્યાંય ન જોવા મળે એવા વિશિષ્ટ કાર્યો સાથે આ સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી સમાજની અંદર અને બહાર બંને પ્રકારની જરૂરિયાતોને ફિલઅપ કરતી આવી છે. ત્યારે એવી મોટી સંસ્થા સાથે આપણે સૌ જોડાયેલા છીએ, એમાં પણ વાલા ભક્તજનો આપણા માટે ગૌરવની વાત, ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ધર્મ નિયમ પાળનારા અને વળી પાછા અંતરથી નિર્માની અને પ્રભુ ભક્તિમાં સદા રત રહેનારા એવા આટલા બધા સંતોની આપણને પ્રાપ્તિ થઈ છે. ત્યારે વાલા ભક્તજનો, આજના નૂતન વર્ષ અને સ્નેહમિલનની સભાની શરૂઆતે આપણે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ એમનું પૂજન કરવું છે. ત્યારે બધા જ સંતો અને ઓનલાઈન લાઈવ સ્નેહ મિલન નિહાળી રહેલા સર્વે વાલા હરિભક્તો તરફથી પૂજ્ય કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીને વિનંતી કરીશ કે આપણા પૂજ્ય ગુરુ મહારાજ અત્યારે ત્યાં તરવડામાં વિરાજમાન છે, પુષ્પહારથી આપણા સૌ વતી નૂતન વર્ષે સ્વામીનું પૂજન કરશે. આપણે સૌ જયનાથ સાથે પૂજનમાં જોડાઈશું. અત્યારે ઠાકોરજીનું પૂજન થઈ રહ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજનું સૌ વતી નૂતન વર્ષના સ્નેહ મિલન પ્રસંગે પુષ્પહારથી પૂજન થયું. હવે આપણે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજના નૂતન વર્ષના રૂઢ આશીર્વચન ગ્રહણ કરવા છે. વાલા ભક્તજનો, આ દુનિયામાં હજારો સંત આત્માઓ જન્મ લેતા હશે અને પોતાની અધ્યાત્મ સાધના કરી પ્રભુ સુધી પહોંચતા હશે, પણ એક સંતત્વ અને સદગુરુત્વ જેના હૃદયમાંથી સાક્ષાત અને સહજ પ્રગટ થતું હોય એવા આપણા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ છે. કોઈએ બહુ સરસ કહ્યું છે, સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતર સાર સમાગમ સંતનો. સંત છે એ પારસ ચંદન બાવના જેવા છે. શા માટે? કારણ કે કહે પ્રીતમ બ્રહ્મ વેતા ભેટતા મહારોગ સમૂળો જાય, એવા સંતની જેને પ્રાપ્તિ થઈ જાય, જેને ભેટો થઈ જાય, એનો ભવ રોગ મટી જાય. અને એ સંત પાછા કેવા? તો સદગુરુ દેવાનંદ સ્વામીએ લખ્યું, બ્રહ્મરૂપ હોય ભજત નિરંતર હરિ કૃષ્ણ સુખકારી, પોતે બ્રહ્મરૂપ થઈ અને સદા ભગવાનના ભજનમાં રત હોય અને ધર્મ નિયમ અચળ દ્રઢ રાખત ભક્તિ ઉપાસક ભારી. ત્યારે આ જે દેવાનંદ સ્વામીના શબ્દો છે ને, એને વાલા ભક્તજનો આપણા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજના જીવનમાં આપણને 100% સાર્થક થયેલા હોય એવા આપણને પ્રત્યક્ષ દર્શન થાય. ત્યારે વાલા ભક્તજનો, નવા વર્ષના પાવન દિવસો છે, પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજના ભલે આપણને પ્રત્યક્ષ દર્શન નથી થતા, પણ આ વર્ચ્યુઅલ માધ્યમથી આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા વડીલ સંતોના આપણને આશીર્વચનનો લાભ મળે છે. આવો આપણા મન બુદ્ધિ ચિત્તને એકાગ્ર કરી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી, સાથે પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નૂતન વર્ષે અમારા સૌના જીવન પ્રભુની પધરામણીથી યુક્ત બને અને અમારા સૌના જીવનમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો ઉદય થાય એવા રૂઢ આશીર્વચન માટે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો સામે. શ્રીજી મહારાજ ના લાડીલા ધર્મ નિયમમાં સાવધાન એવા વાલા સંતો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ની આપણે જોગમાં આપણો ઉછેર થયો છે, તો આ અનુસંધાન રૂપી જ્યોત આપણે સતત જલતી રહેવી જોઈએ જેથી આપણા જીવનની ટ્રેક ફગે નહીં. બીજું કે આજે નવું વર્ષ છે, એ સૌ સંતો પાર્ષદોનો ખૂબ હરિભક્તોનો બધાનો મંગલકારી બની રહે અને સાથોસાથ સૌનું સ્વાસ્થ્ય સારું રહે, ભગવાનની ભક્તિ સભર જીવન વહેતું રહે એવી ભગવાનને આ નૂતન વર્ષે પ્રાર્થના. આપણું ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવન મૂર્ધન્ય બની રહે અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન રાજી થાય એવું આપણે જીવન જીવીએ. જો કે સંતો બધા સારા છે, સેવા ભજન કરે છે, મહારાજની આજ્ઞાને અનુસંધાને જીવન જીવે છે, તેથી સૌ ઉપર ખૂબ રાજી છીએ. મહારાજ સ્વામિનારાયણ ભગવાને આપણને આવા યોગમાં મૂક્યા છે તો આપણા બહુ મોટા ભાગ્ય છે. હવે સંપ અને ધર્મ એ આપણા જીવનમાં હોવા જોઈએ. જેને મીઠું મધુર મધ જેવું થવું હોય એને મધમાખી જેવો સંપ રાખવો જોઈએ અને ધર્મ નિયમમાં કુશળ રહેવું જોઈએ. સિદ્ધાંત અને નિયમને ભોગે કોઈ વસ્તુ આપણે ચલાવી લેવાય નહીં, એ પણ અનુસંધાન રાખવું જોઈએ. બીજું મહારાજ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે એનું જેમ બને તેમ વધારે ભજન થાય, આપણું મન મહારાજમાં રહે અને સંતો બધા સેવા ખૂબ કરો છો, નિષ્ઠાથી કરો છો, ભજન ભક્તિ પણ કરો છો, પણ જે સેવાભાવી સંતો છે એને ક્યારેય કથા વાર્તાને ગૌણ કરવી નહીં, એને પ્રાયોરિટી પહેલી આપવી. સેવાને તો આગે પાછી કરી શકાય પણ આ આપણું જીવન છે અને મહારાજ કે કથા વાર્તામાં જેને રુચિ નહીં હોય એની એમ અટકળ કરવી કે એનામાં રૂડા ગુણ આવશે નહીં, જગતનું પ્રધાનપણું મટશે નહીં અને મહારાજમાં જો એવું હેત નહીં થાય તો આપણે એ પણ આપણામાં ક્યાંક ખતી રહેતી હોય તો એમાં પણ આપણે આ સુધારો કરી લેવો જોઈએ. અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન તો દયાળુ છે. એક જુનાગઢમાં રાધારમણ કરીને સંત હતા, તો ઇમરાતન સ્વામી છતાની વાત છે, સેવા ખૂબ કરતા અને દરેક બાબતનો મોખરે હોય સેવામાં, પણ કથા વાર્તાનું અંગ નહીં. એટલે એ જુવાની ઉંમરમાં થોડા અંધ થયા અને પછી ક્યારે કથામાં બેઠેલા નહીં, પછી તો મૂંઝવણ થાય કે શું કરવું હવે. પછી કોઈ ડાયા સંતે એને માળા હાથમાં આપી જાળી પાસે બેસાડીને એને એમ કહ્યું કે તમે અહીંયા બેસીને માળા ફેરવો, આપણે 5 વખત કથાઓ થાય છે, કથા સાંભળો અને માળા ફેરવો. બેસાડ્યા તો ખરા પણ મૂંઝાઈ બહુ ગયા. પછી કોઈ એના હેતવાળા સાધુ હશે એને એમ કીધું કે મને સ્વામી પાસે લઈ જાઓ. તો કે સ્વામી પાસે લઈ જઈને શું કામ છે? બસ હવે મને તો આ મૂંઝવણ થાય છે, હું કોઈ કથામાં બેઠો નથી, એ તો સેવા જ કરી છે, મરું કુવામાં પડવું બીજું. ત્યારે રણછોડ ભગત મળ્યા, એને કીધું તમે સારા કુટુંબમાંથી સાધુ થયા છો અને સારા સંતોના જોગમાં છો, આવા વિચારો તમને આવવા ન જોઈએ અને ભજન કરવું જોઈએ, અને તમે આવું વિચારો એ ઠીક નહીં એમ કરીને એને સમજાવ્યા. પણ કહેવાનું શું કે જો કથા વાર્તામાં રુચિ નહીં હોય તો વિચારોની ટ્રેક ફરી જાય, ફરી જતા વાર પણ લાગે નહીં. એટલે એ પણ અનુસંધાન રાખવું જોઈએ કે ગમે એવો સારો મોલ હોય, સારો વાયુ હોય, પણ એમાં જો ખાતર પાણી ન મળે તો એ જોઈએ એવો મોલ થાય નહીં. એમાં આ કથા વાર્તા રૂપી આપણને ખાતર પાણી મળવું જોઈએ, તો મહારાજની નિષ્ઠા, મહારાજની આજ્ઞાનું અનુસંધાન એ આપણને ક્યારેય ચૂકાય નહીં. ત્યારે એ પણ ખૂબ અનુસંધાન રાખવું. અને શ્રીજી મહારાજ છતાં એક સાધુને કાનમાં બગા ભરી ગઈ તો ક્યાંય રહેવાય નહીં, એટલી બધી પીડા થાય. પછી હવે શું કરવું? કે ત્યારે કે ડોક્ટરો એવું બહુ હતું નહીં. પછી કે હરિભક્તે એવું કીધું, એક બાઈ છે ને એ જાણે છે કે મોઢામાં ભોંગળી નાખી અને ખેંચી લે. પછી કે આપણે કઈ સાધુ ને બાઈ થોડો કઈ સ્પર્શ કરાય કે? પછી ઓલા હરિભક્તો એ કીધું કે ડાય ડાય વાતો કરીને કે એ તો તમે આખું આખું તમારું શરીર ઢાંકી દઈશું અને એક કાન જ ખુલ્લો રાખશો ને કાનથી ખેંચી લઈ શકે. સમજ્યા ને? તો એવું 2-3 જણા કહેવા માંડ્યા એટલે મન થોડું ઢીલું પડી ગયું. અને પછી મને એમ થયું મનમાં કે હાલો ને આ પીડા તો મટે. પછી એ રીતે એને કાનમાંથી ઓલી ભૂંગળી મૂકી અને બગા કાઢી લીધી. પણ એને મનમાં એમ થયું ખોટું તો થયું છે, પણ આ પીડાના કારણે એને આ કર્યું. તો મહારાજ પાસે જયારે પગે લાગવા ગયા કે સાધુરામ તમને શું થયું? તો મારા કાનમાં બગા પડી હતી, તમે કઢાવી? હા. કેની પણ કઢાવી? તો આવી રીતે. સમજાને? તો કે તમે દેહ પડી જાય પણ ભગવાનની આજ્ઞા લોપાય નહીં, તમને ખબર છે. તમે આ તમારી દેહના સુખની સુખાકારી માટે તમે ભૈરવ પાસે જયારે આ બગા કઢાવી ત્યારે એ કોઈ સારું કાર્ય કર્યું નથી, એટલે પછી માફી માંગવા માંડ્યા. પણ જેનાથી ભગવાન નારાજ થાય, કુરાજી થાય, એવી કોઈ બાબતમાં આપણે પગલું ભરાય નહીં. અને બીજું કે જે હરિભક્તો છે એ ખૂબ ખપવાળા છે, અને આપણે સંતો છીએ, ઊંચા ચડેલા ટાવર છીએ. જયારે ટાવરમાં કઈ ગોટાળો થાય, બગડે, ત્યારે બધા ગોટાળે ચડી જાય. ત્યારે હરિભક્તો ખૂબ મહિમાથી આપણી સાથે જોડાયેલા છે, એ ભગવાનના ભક્તો સારા છે એનો પણ આપણે મહિમા સમજવો જોઈએ. અને એ પણ ખૂબ સંસારમાં રહીને, અનંત વિટામણામાં રહીને પણ ભગવાનનું ભજન કરી રહ્યા છે, મહારાજની આજ્ઞાને અનુસંધાને જીવન જીવે છે. ત્યારે આપણે પણ એનો મહિમા સમજવો જોઈએ. અને એ હરિભક્તોમાં જ્યાં આ નવા વર્ષે શુભ સંકલ્પ કરીએ કે ક્યાંક ક્યાંક કોઈ આજ્ઞામાં આપણને ખામી રહી જતી હોય તો એમાં સુધારો કરી લેવો, કારણ કે દુર્ગુણો અને ભૂલોની બાદબાકી કરવાનું આ નવું વર્ષ છે અને સદગુણના સરવાળા કરવાનું આ નવું વર્ષ છે. ત્યારે આપણે ખૂબ અનુસંધાન રાખવું અને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય રાખવો અને મહારાજની નિષ્ઠામાં ફેર પડવો જોઈએ નહીં. અને બીજું નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ત્રણ બાબતમાંથી એક બાબત જો મજબૂત હોય ને તો એ આપણું આત્મકલ્યાણનું કાર્ય પૂરું કરી દેવો. એટલે એ પણ ખૂબ મહારાજની આજ્ઞાને અનુસંધાને જીવન જીવાવું જોઈએ. આચાર શુદ્ધિ અને મારા સદાચાર એનું બરાબર અનુસંધાન રાખી અને આપણે જીવન જીવાવું જોઈએ. અને જ્યાં જ્યાં ભગવાનની આજ્ઞા પાળવામાં પંચ વર્તમાનમાં ક્યાંક ગાબડા પડ્યા હોય તો એને પણ આપણે એ ગાબડાઓને પૂરી અને એક શુદ્ધ સત્સંગી તરીકે એક મહારાજની આજ્ઞાને અનુસંધાને જીવન જીવાય તો આપણું જીવન પણ ધન્ય બની જાય. આ નૂતન વર્ષે ખૂબ મહારાજ ભક્તિનું બળ આપે, આ લોકમાં પણ સુખ્યા કરે, ભૌતિક અને આધ્યાત્મિક બંને જીવનમાં આપણી ખૂબ પ્રગતિ થતી રહે એવી મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણ સૌને સ્વાસ્થ્ય સારું રાખે અને ભગવાનની ભક્તિનું બળ આપે એટલું કહીને આ નવું વર્ષ ખૂબ મંગલકારી અને ખૂબ સુખ સુખપ્રદ અને પ્રગતિશીલ અને ભગવાનની ભક્તિથી ભરપૂર જાય એવી મહારાજની ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન જય. પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજના મંગલ આશીર્વચન પ્રાપ્ત થયા. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું કે ભાગ્ય બડે સદગુરુ મેં પાયો, મન કી દુવિધા દૂર નસાઈ, બાહિર ઢૂંઢ ફીરા મેં જિસકો, શોધ રહિત ઘટ ભીતર પાયો. મુક્તાનંદ સ્વામી કે મારા ભાગ્ય મોટા કે આવા સદગુરુની મને પ્રાપ્તિ થઈ. બહાર જેને શોધી શોધીને થાકી ગયો એ તો મને અંદર જ મળ્યા. ત્યારે વાલા ભક્તજનો, આપણે ઘણી વખત એમ વિચારતા હોઈએ કે શું આપણું આત્યંતિક કલ્યાણ થાય એ માટે જેમની અત્યંત જરૂર છે, મહારાજ સુધી માટે જે એક અનિવાર્ય છે, એવા સદગુરુ સંત અમને ક્યારે મળે. પણ વાલા ભક્તજનો, સ્વામીએ આજે જે આશીર્વચન આપ્યા એના ઉપરથી કે ખરેખર આ દુનિયાની કોઈ મોહ અડ્યા વગર આપણને મહારાજના ચરણ સુધી પહોંચાડે ને એવા પવિત્ર અને નિર્મળ અને નિખાલસ અને જેનું અંતઃકરણ શુદ્ધ છે એવા સદગુરુ સંતની આપણને પ્રાપ્તિ થઈ છે, ત્યારે એમના શબ્દોને આપણા હૃદયમાં ધારણ કરીએ. સ્વામીએ વાત કરી કે જીવનમાં દુર્ગુણોની બાદબાકી કરીએ અને સદગુણોના સરવાળા કરીએ તો આપણું નવું વર્ષ પણ ખરા અર્થમાં નવું વર્ષ જાય. ત્યારે ગુરુ મહારાજના રૂઢ આશીર્વચન આપણે ગ્રહણ કર્યા. વાલા ભક્તજનો, આજે યુટ્યુબમાં જે જે ભક્તો લાઈવ નિહાળી રહ્યા છે એ બધા જ ભક્તોને એટલું ખાલી કહીએ કે આમ તો અમારું સંતોનું સ્નેહ મિલન છે આ, અને એને યુટ્યુબમાં લાઈવ કરીને તમને બધાને લાભ અપાવીએ છીએ, પણ છે અમારું સંતોનું સ્નેહ મિલન હો, પણ છતાંય તમને લાભ તો મળે. કારણ કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સંતો એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણના નિયમો અને સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધ ઉપાસના એ કરી અને મહારાજની ભક્તિમાં જોડાયેલા પવિત્ર સંતો. આપણી ગુણાતીત સંત પરંપરાને યાદ કરીએ, આમ તો સંતોની પરંપરા છે ને ફક્કડ ગીરધારી પરંપરા કહેવાય, વૈરાગીઓની પરંપરા કહેવાય, એને કઈ જગત સાથે લેવા દેવા ન હોય. પરંતુ ઘણી વખત ઘણા બધા સંત પરંપરાના દર્શન કરતા જે વસ્તુ ખૂટતી હોય ને એ આપણને આ ગુણાતીત સંત પરંપરામાં પુરાયેલી લાગે અને ઉડીને આંખે વળગે કે સંત હોવા છતાં આ હૃદયમાં જે ભાવ લઈને બેઠા છે એ એને મહાન બનાવે છે. એ ભાવ એટલે કયો ભાવ? કે સંત હોવા છતાં પોતાના જીવનમાં ભગવાનનું પ્રધાનપણું, સંત હોવા છતાં અન્ય સંતનો ભારોભાર મહિમા, સંત હોવા છતાં જેવું તમારે ગૃહસ્થમાં આત્મીય ભાવ ન હોય એવા આત્મીય ભાવથી સંતોની વચ્ચે રહેવું, એ જ આપણી સંત પરંપરાને મહાન બનાવે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આ ગુરુકુલની ઝોક એટલે ધર્મ નિયમ સિદ્ધાંતોની સાથે મહિમા અને આત્મીયતાની ઝોક છે. વાલા હરિભક્તોને ખ્યાલ આવે, વાલા ભક્તો, આપણે આપણી પરંપરામાં એટલો આત્મીય ભાવ અને મહિમા ભાવ છે. કોઈ નાના પાર્ષદ હોય અને જ્યારે સંત દીક્ષા ધારણ કરે ને, ત્યારે વડીલ સંતો પણ એમને દંડવત કરે. બોલો, આ નવસારીની સંત શિબિર હતી એ વખતે વિડીયો ક્લિપ પછી યુટ્યુબમાં તમે બધાએ દર્શન કર્યા હશે કે સંતો ઠાકોરજી જમાડવા બેઠા હોય ત્યારે વડીલ સંતો બધા પીરસવા માટે પધારે. ત્યારે વડીલ હોવા છતાં નાના સંતોને પીરસવું, નિત્ય સવારે પૂજા પૂર્ણ થયા બાદ ઠાકોરજીની આરતી સ્તુતિ થાય ત્યારે બધા સંતો એકબીજાને પગે લાગતા હોય, બહાર જાય ત્યારે એકબીજા સંતો બધાને દંડવત કરતા હોય, એ દ્રશ્યના દર્શન થાય ને તો આપણા અંતરમાં રૂડી છાપ પડી જાય. અને ત્યારે વાલા ભક્તજનો, રોજ તો સંતો એકબીજાના દર્શન પ્રણામ ભાવ ભક્તિ મહિમાથી કરતા હોય, પણ આજે જ્યારે નૂતન વર્ષનું સ્નેહ મિલન છે ત્યારે બધા સંતો અત્યારે અહીંયાથી સંત મહિમાના કીર્તનનું ગાન થશે અને નવા વર્ષે આમ તો સવારે બધા સંતો એકબીજાને દંડવત પ્રણામ કર્યા જ હશે જે તે સ્થાનમાં, પણ છતાં આજે જ્યારે ઓનલાઈનના માધ્યમથી પૂજ્ય ગુરુ મહારાજને બધા જ વડીલ સંતો જ્યારે હાજર છે ત્યારે તમારા હરિભક્તો માટે એક લૂંટવાનો લાવો છે અને અમારે માટે પણ એક લૂંટવાનો લાવો છે. બધા સંતો જે તે સ્થાનમાંથી, દરેક વડીલ સંતો અને પૂજ્ય ગુરુ મહારાજ, એમને અત્યારે બધા સંતો દંડવત પ્રણામ કરી અને નૂતન વર્ષના નવલા દિવસોમાં પ્રવેશ કરશે. અહીંયાથી સંત મહિમાના કીર્તનનું ગાન થશે. તમે બધા હરિભક્તો આ સંતો જ્યારે દંડવત કરતા હોય ને ત્યારે વારાફરતી બધા સ્થાનના દર્શન કરાવીશું, પણ તમે બધા જ હરિભક્તો હૃદય ખુલ્લું રાખી અને આ દર્શનને હૃદયમાં ખાસ ધારી લેજો. કારણ કે બીજા દર્શન તો ઘણા થાય, પણ આ જે મહિમા ભાવ અને આત્મીય ભાવના દર્શન એ ખૂબ દુર્લભ હોય છે. ત્યારે નવા વર્ષ નિમિત્તે બધા સંતો અત્યારે પૂજ્ય ગુરુ મહારાજ અને વડીલ સંતોને દંડવત પ્રણામ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ શબ્દો સાથે એ દર્શનમાં જોડાઈશું. વસંત વિના સાચી કોણ કહે, એ વસંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત સારા સુખની વાત, દયા રહી છે જેના દિલમાં, નથી ઘટ મારે ઘાત, નથી ઘટ મારે ઘાત, સંત વિના સાચી કોણ કહે, જેમ જનાની ને હૈયે હેત છે, જેમ જનાની ને હૈયે હેત છે, સદા સૂતની સાથ સદા સૂતની સાથ, આરોગી કરવા અરવા કને, પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ, સંત વિના સાચી કોણ કહે, જેમ ભમારી ભરે ભારે ચટકો, જેમ ભમારી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું આંગ, પલટાવા ઇયળનું આંગ, તેમાં સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ, આપવા આપણો રંગ, સંત વિના સાચી કોણ કહે, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલા ભક્તજનો, બધા સંતોએ હૃદયના ભાવથી પૂજ્ય ગુરુ મહારાજ અને બધા જ વડીલ સંતોને નૂતન વર્ષ નિમિત્તે પાંચ પાંચ દંડવત કર્યા. આપણે સૌએ એ દર્શન કર્યા અને આ દર્શનને ખરેખર હૃદયમાં ધાર્યા. અત્યારે આમ તો સ્નેહ મિલન કહેવાય ને, નૂતન વર્ષ તો સ્નેહ મિલનમાં કથા વાર્તા બહુ જાજી હોય નહીં. સ્નેહ મિલનમાં તો એ નવા વર્ષે કેમ છો ને કેમ હતા ને શું ચાલે છે ને શું કરવાના છો, અને હમણાં તો લોકડાઉનમાં તમે શું કર્યું ને હવે તમે ઓપનિંગ થયું તો શું કરવાના છો, હળવા મળવાનું, મીઠાઈ ખવડાવવાની ને એકબીજાને ભેટવાનું ને હાલચાલ પૂછવાના, ને એવું જ નવું વર્ષ હોય ત્યારે. અત્યારે જો બહુ ભાગ્યશાળી છીએ કે આપણું નવું વર્ષ એ ખાલી લૌકિક રીતે નહીં પણ આજે આવા સંતોના દિવ્ય દર્શનના માધ્યમથી, સ્નેહ મિલનના માધ્યમથી આપણે પસાર કરી રહ્યા છીએ. ત્યારે વાલા ભક્તજનો, હવે અહીંયાથી તમને બધા સંતોના ક્રમશઃ દર્શન કરાવવામાં આવશે. જુઓ, આ દુનિયાની અંદર હજારો પ્રકારની સંત પરંપરા છે, પણ આપણે વાત કરીએ એમ એ સાચી ગુણાતીત સંત પરંપરા, અને આ કળિયુગના સમયની અંદર એક સાચા સંત તરીકે પોતાનું સમગ્ર જીવન જીવતા એવા પરમહંસોના દર્શન એ આપણા જીવનનો લાભ છે. ત્યારે અહીંયાથી સ્ક્રીન ઉપર બધા સંતોના ક્રમશઃ દર્શન કરાવવામાં આવશે. આ બધા જ હરિભક્તો ખૂબ ભાવથી બધા સંતોને જય સ્વામિનારાયણ કહી અને દર્શન કરજો. સૌ પ્રથમ આપણા તરવડા ગુરુકુલમાં અત્યારે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ વિરાજમાન છે. એમની સાથે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર અને વર્ષોથી જેમણે પોતાનું જીવન ભજન ભક્તિમય પસાર કર્યું છે એવા પરમ પૂજ્યપાદ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, એમની સાથે પૂજ્ય કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી બિરાજિત છે, પૂજ્ય ત્યાગ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય ગુણવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય મુનીશ્વરદાસજી સ્વામી અને કેટલા બધા સંતો, અત્યારે નાના મોટા સૌ સંતો ત્યાં તરવડામાં ઉપસ્થિત છે. તો બધા સંતોને સમગ્ર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન પરિવાર વતી સૌને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. હવે આપણે ત્યારે રાજકોટ ગુરુકુલમાં આપણા ઘણા બધા સંતો ઉપસ્થિત છે, એમના આપણે અત્યારે દર્શન કરીશું. ગુરુદેવના કૃપાપાત્ર એવા પરમ પૂજ્યપાદ લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, સૌથી વયોવૃદ્ધ અને એમ છતાં પણ ભજન ભક્તિ ધર્મ ભક્તિની રીતે અતિશય યુવાન અને મહારાજના ખૂબ લાડીલા એવા પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, સાથે પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શ્રી વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય રૂગનાથદાસજી સ્વામી, પૂજ્ય રસિક વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય પૂર્ણ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શ્રુતિ સ્વામી, પૂજ્ય વૃંદાવન સ્વામી, વડીલ પાર્ષદોમાં પાર્ષદ બાલુ ભગત, પાર્ષદ વશરામ ભગત આદિ બધા જ નાના મોટા પરમહંસો પાર્ષદોને સર્વે હરિભક્તોના જય સ્વામિનારાયણ. આપણે સુરત ગુરુકુલની અંદર ત્યાં સંતો ઉપસ્થિત છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એવા જ કૃપાપાત્ર વડીલ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, પૂજ્ય ભક્તિ તનયદાસજી સ્વામી, પૂજ્ય ભંડારી સ્વામી કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય વિશ્વ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય શ્રીનિવાસદાસજી સ્વામી આદિ બધા જ સંતો પાર્ષદો સુરત ગુરુકુલમાં બિરાજમાન છે, એમને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણા જૂનાગઢ ગુરુકુલની અંદર ત્યાં સંતો બિરાજમાન છે, પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય જગત પ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય ઋષિકેશ દાસજી સ્વામી, પૂજ્ય સિદ્ધવલ્લભ દાસજી સ્વામી, પૂજ્ય પરમ સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, બધા સંતો પાર્ષદોને ભાવથી જય સ્વામિનારાયણ. જૂનાગઢ ગુરુકુલથી પૂજ્ય જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી, એમને પણ બધા સંતો ભક્તો વતી ભાવથી જય સ્વામિનારાયણ. આપણા હૈદરાબાદ ગુરુકુલથી જો આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આ બધા સંતો આખા ભારતના દેશ દુનિયાના બધા જ ખૂણામાં ઉપસ્થિત છે, પણ આપણે આજે એક જ જગ્યાએથી બધાના દર્શનનો લાભ મળે છે, ત્યારે હૈદરાબાદથી પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી કે જેઓની રોજ આપણે કથા વાર્તા દર્શન સાંભળીએ છીએ, પૂજ્ય સુખ સ્વામી, પૂજ્ય કૃષ્ણચરણ દાસજી સ્વામી આદિ બધા સંતો, પૂજ્ય સદગુણ સ્વામી આદિ બધા સંતો પાર્ષદોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે જૂનાગઢ જ્ઞાનબાગ ગુરુકુલથી પૂજ્ય પ્રીતમ સ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય નંદકિશોર દાસજી સ્વામી, પૂજ્ય બ્રહ્મદર્શન દાસજી સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી આદિ બધા સંતો પાર્ષદોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણા બેંગ્લોર ગુરુકુલથી પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય સત્સંગ પ્રિય દાસજી સ્વામી, પૂજ્ય હરિવલ્લભ દાસજી સ્વામી બધા સંતો પાર્ષદોને જય સ્વામિનારાયણ. આપણા જામનગર ગુરુકુલથી પૂજ્ય ગોવિંદ સ્વરૂપ દાસજી સ્વામી અને પૂજ્ય ન્યાલકરણ દાસજી સ્વામી જય શ્રી સ્વામિનારાયણ. આપણા મોરબી ગુરુકુલથી પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય નીલકંઠ દાસજી સ્વામી, પૂજ્ય હરિકેશવ દાસજી સ્વામી, હરિવત્સલ દાસજી સ્વામી, પ્રિયવદન દાસજી સ્વામી બધા સંતોને ભાવતી જય સ્વામિનારાયણ. આપણા ઉના ગુરુકુલથી વડીલ પૂજ્ય શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી, પૂજ્ય હરિવદન દાસજી સ્વામી, પૂજ્ય સર્વજ્ઞ દાસજી સ્વામી, પૂજ્ય અભયચરણ સ્વામી, પૂજ્ય સર્વે વાલા સંતોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા વડોદરા ગુરુકુલથી પૂજ્ય કેશવપ્રિય દાસજી સ્વામી, પૂજ્ય મધુસૂદન દાસજી સ્વામી ભાવથી જય સ્વામિનારાયણ. આપણા વરણીન્દ્ર ધામ પાટડીથી પૂજ્ય મુકુંદ સ્વરૂપ દાસજી સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય સત્યપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી, પૂજ્ય વરણી સ્વામી વગેરે સર્વે સંતોને જય સ્વામિનારાયણ. અમદાવાદ નિકોલ ગુરુકુલથી પૂજ્ય યોગેશ્વર દાસી સ્વામી અને પૂજ્ય ભગવત સ્વામી સર્વે સંતોને જય સ્વામિનારાયણ. આપણા નવસારી ગુરુકુલથી પૂજ્ય તપોનિષ્ઠ પૂજ્ય ભક્તિવલ્લભ દાસી સ્વામી, પૂજ્ય જગતપાવન દાસી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી હરિમુકુંદ દાસી સ્વામી, પૂજ્ય સ્વરૂપ દાસી સ્વામી વગેરે સર્વે સંતો પાર્ષદોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા રતનપર ગુરુકુલથી જેમને ભજન ખૂબ વાલું છે એવા પરમ પૂજ્યપાદ નારાયણ પ્રસાદ દાસજી સ્વામીને બધા સંતો ભક્તો વતી હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આપણા નાગપુર ગુરુકુલથી પૂજ્ય મુક્ત વલ્લભદાસજી સ્વામી અને પૂજ્ય અનિર્દેશ સ્વામી, બધા સંતોને જય શ્રી સ્વામિનારાયણ. હવે વાલા ભક્તજન, હવે આપણે ઘડીક દેશમાં અને ઘડીક વિદેશમાં એમ બે બાજુ ફ્લાઇટ ઉડાડીને સંતોના દર્શન કરતા રહીશું. તો આપણે પહેલાં જઈએ લોસ એન્જેલસ, ત્યાંથી પૂજ્ય કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ધર્મચરણ દાસજી સ્વામી આદિક સંતોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, તમે સૌ અત્યારે યુટ્યુબમાં દર્શન કરી રહ્યા છો, તમે પણ આ બધા સંતોના ભાવથી દર્શન કરજો. જાણે કે આપણે પ્રત્યક્ષ મળીને આ બધા સંતોના દર્શન કરીએ છીએ, એવા ભાવથી બધા સંતોના દર્શન કરજો. આપણા ન્યૂજર્સી અમેરિકા ગુરુકુલથી પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય નિર્ગુણદાસજી સ્વામી, પૂજ્ય ધ્યેય સ્વરૂપદાસજી સ્વામી, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે હવે પાછા ઇન્ડિયામાં આવીએ થોડીક વાર. આપણે મુંબઈ ચોક ગુરુકુલથી પૂજ્ય વિશ્વ મંગલદાસજી સ્વામી, પૂજ્ય સંતોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે મુંબઈ વાસી નવી મુંબઈ ગુરુકુલથી પૂજ્ય સાધુ સેવકદાસજી સ્વામી, પાર્ષદ અંબરીશ ભગત, પૂજ્ય પૂજારી સ્વામી, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા ભાયાવદર ગુરુકુલથી પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય હરિબળદાસજી સ્વામી, પૂજ્ય ભક્તિનંદનદાસજી સ્વામી, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા બિદર ગુરુકુલથી બે પાર્ષદો ત્યાં બિરાજમાન છે, સત્સંગની સેવા સંભાળી રહ્યા છે, એ બંને પાર્ષદોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા ભાવનગર ગુરુકુલથી પૂજ્ય વિશ્વ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય સુવ્રત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય વ્રજ જીવનદાસજી સ્વામી, પૂજ્ય નિર્ભયચરણ દાસજી સ્વામી, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે આ નૂતન વર્ષના સ્નેહ મિલન નિમિત્તે સર્વે સંતોના દિવ્ય દર્શનનો લાભ લીધો. વાલા ભક્તજનો, આપણે આગળ વાત કરીએ એમ ખૂબ ભાગ્યશાળી છીએ, નવા વર્ષના દિવસોમાં આવા પવિત્ર સંતો ભક્તોના આપણને મહિમા ભાવથી દર્શન થયા. આ સાથે આપણું નૂતન વર્ષનું જે સ્નેહ મિલન છે એને આપણે જયનાથ સાથે પૂર્ણ કરીશું. સર્વે વાલા સંતોના ચરણોમાં સૌ હરિભક્તો હાથ જોડી પ્રાર્થના કરી વિનંતી કરજો કે સર્વે સંતો મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરે કે હે મહારાજ, અમારા સૌના જીવનની અંદર ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એની વૃદ્ધિ થતી રહે, જેવું સાંસારિક વ્યક્તિઓમાં હેત છે એવું હેત ભગવાન અને ભગવાનના સંતોમાં આત્મબુદ્ધિનું થાય, સાથે પરિવારની અંદર સંપ સુહૃદ ભાવ અને સુખ સમૃદ્ધિ વધે એવા આશીર્વાદ બધા સંતો અમને ખાસ પ્રદાન કરજો, એવી સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે આજના સ્નેહ મિલનને પૂર્ણ કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામી નારાયણ ભગવાનની જય. સુખદાયક રે સુખદાયક રે સાચા સંતનો સંગ કે સંત સમાગમ કીજીએ જે રે સંત તૃષ્ણ રે આશા તૃષ્ણ રે ઈર્ષાય વિમાન સંત સમાગમ કીજીએ મોહ મત્સર પ્રગટે ઉર મારે પ્રગટે ઉર મારે પ્રભુનું દ્રઢ જ્ઞાન કે સંત સમાગમ સમાગમ થયા મુનિ નારદ રે મુનિ નારદ રે હરિનું માનયાપ સંત સમાગમ કી અનેક પતિત ઉધારિયા એવા અનેક પતિત ઉધારિયા જેના જશનો રે જેના જશનો કે સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ કીજીએ રે સીધા થયા સત સંગતિ જીરે સીધા થયા સાથ સંગતિ શુકયાદિ કરે શુક આદિ સંતતિ રે જાણો સંતતિ રે મોટો મારમા અનુપ કે સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ જીરે મહિમા મોટો છે મહાંતનો જીરે મહિમા મોટો છે મહાંતનો જેને સે મુક્તાનંદ કહે રે મુક્તાનંદ કહે રે તજી આળ પંપાળ કે સંત સમાગમ કીજીએ સુખદાય કરે સાચા સંતનો સંગ કે સંત સમાગમ કીજીએ ધીરે સંત સમાગમ કીજીએ